श्री ब्रह्म पुराण अध्याय 36 गुड़िचा यात्रा नु महात्म्य तथा द्वादश यात्रा नी प्रतिष्ठा विधि। ब्रह्मा जी कहे छे, हे मुनि, भगवान श्री कृष्ण बलभद्र ने सुभद्रा रथ पर बेसीने जारे गुड़िचा एटले कि गुड़िचा नामक उद्यान मंदिर जे पुरी मां इंद्रद्युम्न सरोवर पर स्थित छे एना गुडिंजा गुडीवा वगैरह नामों पण छे। एटले ज्यारे गुडिंचा मंडपनी यात्रा करे छे ते समये जेमने तेमना दर्शन थाय छे तथा जेओ एक सप्ताह सुधी उक्त मंडपमां विराजमान श्री कृष्ण बलराम अने सुभद्राना दर्शन करे छे तेओ विष्णु लोकमां जाय छे। मुनिओए पूछ्यु, हे जगतपति, आ यात्रानो आरंभ कोणे कर्यो तथा तेमां सामेल थनारा તથા તેમાં સામેલ થનાર મનુષ્યને શું ફળ મળે છે? બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, પૂર્વકાળમાં રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાનને પ્રાર્થના કરી કે મારા સરોવરના તટ પર એક સપ્તાહ માટે આપની યાત્રા થાય। શ્રી ભગવાને કહ્યું, રાજન, તમારા સરોવરના તટ પર 7 દિવસ માટે મારી યાત્રા થશે। તે યાત્રા ગુડિચ્યા નામે વિખ્યાત અને સમસ્ત ઈચ્છિત ફળ આપનારી થશે। જેઓ ત્યાં મંડપમાં સ્થિત થઈને મારી બલરામજીની અને સુભદ્રાની એકાગ્ર ચિત્તે શ્રદ્ધાપૂર્વક પૂજા કરશે તથા જે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, સ્ત્રીઓ અને શુદ્રો પુષ્પગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને વિધવિધ ઉપહારો, નમસ્કાર, પરિક્રમા, જય જયકાર, સ્તોત્ર ગીત તથા મનોહર વાદ્યો દ્વારા આરાધના કરશે તેમનો મારી કૃપાથી કોઈ પણ મનોરથ દુર્લભ રહેશે નહીં। આ પ્રમાણે કહીને ભગવાન ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા અને તે મહારાજ ઇન્દ્રદ્યુમ્ન કૃતકૃત્ય થઈ ગયા। તેથી બધી રીતે પ્રયત્ન કરીને ગુડિચ્યા મંડપમાં સઘળી કામનાઓને પૂરી કરનારા ભગવાન પુરુષોત્તમના દર્શન કરવા જોઈએ। ત્યાં પુરુષોત્તમના દર્શન કરીને સ્ત્રી અથવા પુરુષો જે જે ભોગોની ઈચ્છા કરે તે પ્રાપ્ત કરી શકે છે। મુનિઓએ પૂછ્યું, હે ભગવાન, ગુડિચ્યાની એક એક યાત્રાનું અલગ અલગ શું ફળ? તે કરવાથી નર અથવા નારીને કયું ફળ મળે છે? બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, સાંભળો, હું દરેક યાત્રાનું ફળ જણાવું છું। ગુંડિચામાં પ્રબોધિની એકાદશીના દિવસે ગુડિચા અથવા તો ગુંડિચા કોઈ પણ શબ્દ વાપરી શકો છો, ગુંડિચામાં પ્રબોધિની એકાદશીના દિવસે ફાગણની પૂર્ણિમાએ તથા વિષુ યોગમાં વિધિપૂર્વક યાત્રા કરીને શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાના દર્શન કરવાથી મનુષ્ય વૈકુંઠ ધામમાં જાય છે। ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પુરુષોત્તમ તીર્થ બહુ પવિત્ર, રમણીય, ભોગ અને મોક્ષ દેનારું તથા પ્રાણી માત્રને સુખ આપનારું છે। જે જીતેન્દ્રિય સ્ત્રી કે પુરુષ જ્યેષ્ઠ માસમાં ત્યાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે 12 યાત્રાઓ કરીને એકાગ્ર ચિત્તે તેમની પ્રતિષ્ઠા કરે છે અને તે સમયે ધન ખર્ચવામાં કંજુસાઈ કરતા નથી, તે વિધવિધ પ્રકારના ભોગોનો ઉપભોગ કરીને અંતે મોક્ષપદને પ્રાપ્ત થાય છે। મુનિઓએ કહ્યું, હે દેવ, હે જગતપતિ, અમે આપના મુખે દ્વાદશ યાત્રાની પ્રતિષ્ઠાની વિધિ, પૂજન, દાન અને ફળ સાંભળવા ઈચ્છીએ છીએ। બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, જ્યારે 12 યાત્રાઓ પૂરી થઈ જાય ત્યારે વિધિપૂર્વક તેમની પ્રતિષ્ઠા કરવી। જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં એકાદશીના દિવસે એકાગ્ર ચિત્તે કોઈ પવિત્ર જળાશય પર જઈને આચમન કરવું અને ઇન્દ્રિય સંયમપૂર્વક પવિત્ર ભાવથી બધા તીર્થોનું આહવાન કરીને ભગવાન નારાયણનું ધ્યાન કરતા રહીને વિધિવત સ્નાન કરવું। ઋષિઓએ સ્નાન કર્મમાં જેના માટે જે વિધિનો નિર્દેશ કર્યો છે તેણે તે જ વિધિથી સ્નાન કરવું। સ્નાન પછી નામ, ગોત્ર અને વિધિના જ્ઞાતા પુરુષે શાસ્ત્રોક્ત વિધિથી દેવતાઓ, ઋષિઓ, પિતરો તથા અન્ય જીવોનું તર્પણ કરવું। પછી પાણીમાંથી બહાર આવીને 2 સ્વચ્છ વસ્ત્રો પહેરીને આચમન કરીને 108 ગાયત્રી મંત્રના જપ કરવા। ગાયત્રી બધા વેદોની માતા, સમસ્ત પાપોને દૂર કરનારી તથા પરમ પવિત્ર છે। એ સિવાય અન્ય અન્ય સૂર્ય સંબંધી મંત્રોના પણ શ્રદ્ધાપૂર્વક જપ કરવા। ત્યાર પછી 3 વાર પરિક્રમા કરીને સૂર્યદેવને પ્રણામ કરવા। બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણોના સ્નાન અને જપ વૈદિક વિધિ અનુસાર જણાવવામાં આવ્યા છે, પરંતુ સ્ત્રી અને શુદ્રો માટે આમાં વૈદિક વિધિનો નિષેધ છે. ત્યારબાદ મૌન ભાવે ઘરમાં જઈ હાથ પગ ધોઈને વિધિવત આચમન કરીને શ્રી પુરુષોત્તમની પૂજા કરવી. પહેલા ભગવાનને ઘીથી સ્નાન કરાવવું, પછી દૂધથી, પછી મધ, ગંધ અને જળથી, પછી તીર્થના ચંદન અને જળથી સ્નાન કરાવવું, પછી બે ઉત્તમ વસ્ત્રો પહેરાવવા, પછી ચંદન, અગરું, કપૂર અને કેસર ભગવાનના અંગોમાં લગાવવા, ફરી ભક્તિપૂર્વક કમળથી તથા વિષ્ણુ દેવતા સંબંધી મલ્લિકા વગેરે પુષ્પોથી શ્રી પુરુષોત્તમની પૂજા કરવી. ભોગ અને મોક્ષના દાતા જગદીશ્વર શ્રી હરિની આ પ્રમાણે પૂજા કરીને તેમની સામે અગરું, ગુગળ તથા અન્ય સુગંધિત પદાર્થોને ધૂપ કરો. પોતાની શક્તિ અનુસાર ઘીનો દીવો પ્રગટાવીને રાખો. ઘી અથવા તલના તેલથી બીજા 12 દીવા પ્રગટાવીને મૂકવા. નૈવેદ્યમાં ખીર, માલપુઆ, પૂરી, વડા, લાડુ, ખડી સાકર અને ફળ વગેરે અર્પણ કરવા. આ પ્રમાણે પંચોપચાર શ્રી પુરુષોત્તમનું પૂજન કરીને ઓમ નમો પુરુષોત્તમાયા મંત્રના 108 જાપ કરવા. ત્યાર પછી ભક્તિપૂર્વક ભગવાન પુરુષોત્તમની આ પ્રમાણે પ્રાર્થના કરવી. નમસ્તે સર્વલોકેશ ભક્તા નામ ભયપ્રદ સંસાર સાગરે મગ્નમ ત્રાહી માં પુરુષોત્તમ યાસ્તે મયા કૃતા યાત્રા દ્વાદશેવ જગતપતે પ્રસાદાતૌ ગોવિંદ સંપૂર્ણાસ્તા ભવતુ મે. ભક્તોને અભય આપનારા સર્વલોકેશ્વર પુરુષોત્તમ આપને નમસ્કાર છે. હું આ સંસાર સાગરમાં ડૂબેલો છું, મારો ઉદ્ધાર કરો. હે જગતપતિ ગોવિંદ, આપના દર્શન માટે મેં જે 12 યાત્રાઓ કરી છે તે બધી આપની કૃપાથી મારા માટે પરિપૂર્ણ થાઓ. આ પ્રમાણે ભગવાનને પ્રસન્ન કરીને સાષ્ટાંગ દંડોત કરવા, ત્યાર પછી પુષ્પ, વસ્ત્ર અને ચંદન વગેરેથી ભક્તિપૂર્વક ગુરુની પૂજા કરવી. કેમ કે ગુરુ અને ભગવાનમાં કોઈ અંતર નથી. ત્યાર પછી વિવિધ પ્રકારના પુષ્પોથી ભગવાનની ઉપર પુષ્પનો એક મંડપ બનાવો. પછી શ્રદ્ધા અને એકાગ્રતા પૂર્વક રાત્રે જાગરણ કરવું. ભગવાન વાસુદેવની કથા અને ભજનની વ્યવસ્થા રાખવી. આ પ્રમાણે વિદ્વાન પુરુષે ધ્યાન, પાઠ અને સ્તુતિ કરીને રાત્રિ પસાર કરવી. પછી પ્રાતઃ કાળ થતા દ્વાદશીએ 12 બ્રાહ્મણોને નિમંત્રિત કરવા. તે બ્રાહ્મણો સ્નાતક, વેદોના પારંગત, ઇતિહાસ પુરાણના જ્ઞાતા, શ્રોત્રિય અને જીતેન્દ્રિય હોવા જોઈએ. ત્યાર પછી સ્વયં પણ વિધવત સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરીને પ્રથમ ભગવાનને સ્નાન કરાવીને પછી તેમની પૂજા કરવી. ભગવાનની પૂજા પછી બ્રાહ્મણોની પણ પૂજા કરવી. તેમને 12 ગાયો દાનમાં આપીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સુવર્ણ છત્રી, પગરખા, ધન તથા વસ્ત્ર વગેરે સમર્પિત કરવા. સદભાવના પૂર્વક થયેલી પૂજાથી ભગવાન ગોવિંદ સંતુષ્ટ થાય છે. આચાર્યને પણ ભક્તિપૂર્વક ગાય, વસ્ત્ર, સુવર્ણ છત્રી, પગરખા અને કાંસાની દોણી અર્પણ કરવી. ત્યાર પછી બ્રાહ્મણોને ખીર, પકવાન, ગોળ અને ઘીમાં બનેલા પદાર્થોનું ભોજન કરાવવું. જ્યારે તેઓ ભોજન કરીને તૃપ્ત થઈ જાય ત્યારે તેમના માટે જળથી ભરેલા 12 ઘડાનું દાન આપવું. તે ઘડાની સાથે લાડુ અને યથાશક્તિ દક્ષિણા પણ હોવી જોઈએ. આચાર્યને પણ કળશ અને દક્ષિણા આપવી. આ પ્રમાણે બ્રાહ્મણોની પૂજા કરી વિષ્ણુ તુલ્ય જ્ઞાનદાતા ગુરુની પણ પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવી. પૂજન પછી નમસ્કાર કરીને આ મંત્ર બોલો. સર્વવ્યાપી જગન્નાથ, શંખ ચક્ર ગદાધર, અનાદિ નિધિનો દેવ, પ્રિયતામ પુરુષોત્તમ. શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા સર્વવ્યાપી જગન્નાથ તથા આદિ અંતથી રહિત ભગવાન પુરુષોત્તમ મારા પર પ્રસન્ન થાઓ. આમ કહીને બ્રાહ્મણોની 3 વાર પ્રદક્ષિણા કરવી. ત્યાર પછી મસ્તક નમાવીને આચાર્યને ભક્તિપૂર્વક પ્રણામ કરવા. પ્રણામ પછી તેમને વિદાય કરવા. પછી બીજા બ્રાહ્મણોને પણ ગામની સીમા સુધી પહોંચાડી દેવા. અંતમાં બધાને નમસ્કાર કરીને પાછા આવવું. પછી સ્વજનો, બાંધવો, અન્ય ઉપાસકો, ગરીબ, ભિખારી અને ભોજન ઈચ્છનારા અન્ય લોકોને પણ ભોજન કરાવીને સ્વયં મૌનપૂર્વક ભોજન કરવું. આમ કરવાથી બધા સ્ત્રી પુરુષ 1000 અશ્વમેઘ અને 100 રાજસ્વી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. અને તે બુદ્ધિમાન પુરુષો સૂર્ય જેવા તેજસ્વી અને ઈચ્છા અનુસાર ચાલનારા વિમાન દ્વારા ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. અધ્યાય 6 36 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।